તો એ ત્રિકમભાઈ, તો આજે 20-25 વર્ષ પહેલાંની આસપાસ સમય થયો છે, ચીમનભાઈ પટેલની સરકાર અને કોમી હુલડ, હિન્દુ મુસ્લિમનું ભયંકર ફાટી નીકળ્યું, મોટે ભાગે હિન્દુઓ જ કપાતા હતા, એવી બધી પરિસ્થિતિ. ક્યારેક વચ્ચે કર્ફ્યુ ઉઠે ને પાછો ઉઠે ને વળી પાછું દંગલ થાય, મારામારી થઈ જાય. તે ત્રિકમભાઈ તો લગભગ અહીંયા પડ્યા ત્યારે જે છારોડીની હતું જ નહીં, મેમનગર ગુરુકુળ જ હતું. ત્રિકમભાઈ મોટે ભાગે ગાંધીનગર સર્વિસ હોય કે નિવૃત્ત થયા હોય એ મને પૂરેપૂરું યાદ નથી, પણ સર્વિસ હશે એટલે ત્યાંથી આવીને પછી અહીંયા રોકાતા હોય ને એ બધું કામકાજમાં બધે ધ્યાન દેતા હોય ને સેવા કરતા હોય ઘરે, તો ત્યારે વહેલા મોડા જાય, 2-3 દિવસે જાય, એવું બધું જનરલી. પણ કોમી હુમલ આ બધું થયું એટલે કાળુપુર એરિયા એ વિસ્તાર જ ડેન્જર, ભયગ્રસ્ત, જાનનું જોખમ, એટલે થોડા દિવસો નહીં જવાયું હોય, પણ પરિવાર તો ત્યાં જ. એટલે સેજે પછી એક દિવસ એને થયું કે હું હવે થોડી છુટ્ટી છે તો જાઉં. હવે એવું પડ્યા અલગારી માણસ, જેવા એ વિસ્તારમાં પ્રવેશ્યા અને મુસ્લિમ ભાઈઓનું ટોળું આવ્યું, ધારિયાને કુહાડીને હાથમાં બરછીને તલવારો લઈને 20-25 જણા, આ એકલો માણસ રાયરેન ટુકડા જ કરી નાખવાના ઈરાદા સાથે દશા હેવી બુમરાણ કરતા આવ્યા. યાદ શું આવે સ્વામિનારાયણ, બીજું શું આવે કે માળો ભગવાન રાખે એમ ત્યાં સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ. પણ એની પાસે આ ભય ભગવાનનું નામ જ હરે છે ને, ભગવાન કરે શું કરે, રાયનો પર્વત કરે ને પર્વતની રાય કરે. ખિસ્સામાં હંમેશા ત્યારે બ્રશની પ્રથા બહુ નહોતી એટલે એટલે બાવળના દાંતણ કાપી ને વાપરવાની સવારમાં બધાને જરૂરિયાત, એટલે ખિસ્સામાં એક સૂડી રાખે બાવળનું દાંતણ કાપવા. તે સ્વામિનારાયણ સ્વામિનારાયણ સામના કરતા ખિસ્સામાંથી હુડી કાઢી, હુડી ઓલાની 25 જણા અને ધારિયાને કુહાડી ભાલાન બરછીઓ વાળું ટોળું અને સુડી કાઢી, 3 ઇંચની સુડી, એ સુડી કાઢીને કે આવી જાઓ તમારી રાતના, આવી જાઓ આવી જાઓ. કે ઓલા લોકોને રાયફલ બંદૂક દેખાણી એમાં, વિચાર કરો. હવે 3 ઇંચની સુડી સ્વામિનારાયણ કરે, આવી જાઓ તમારી જાતના, આવી જાઓ. ઓલાને રિવોલ્વર બંદૂક દેખાણી, મારી નાખ્યા ઊભી પૂછડીએ ભાગ્યા, જામાજ્યો કેલા માર્યા, હમણાં ભડાકો કરશે, હમણાં ભડાકો કરશે. હવે આમાં એને આ સુડીમાં રિવોલ્વર દેખાવી કોનું કર્તૃત્વ આના સિવાય થાય? ભલામણે એક જણાને ભ્રમ થાય, પણ 25 જણાને ભ્રમ થાય? 25 જણાને હું એક સુડીમાં રાઇફલ દેખાય, 1-2 જણાને દેખાય, અને જે 25 જણાનું ટોળું ભાગ્યું છે ઉભા રહ્યો તમારી ઘટના કે આ સ્વામિનારાયણ ભજન છે, નામનું ભજન છે, એ ભય ટાળે છે ને હિંમત આપે છે ને પાર ઉતારે છે. ઘરે શાંતિથી પહોંચી ગયા અને ડો હજી બેઠા છે. તેથી જો આ ન થયું હોત તો આજે ન હોત. એટલે ભગવાનનું નામ સ્મરણ છે એ માનસિક અશાંતિ ભય પીડા એ બધાને દૂર કરે છે. ભગવાનનું નામ સ્મરણ જો કેટલું સુખકર છે, પણ છતાંય જીવ કરે નહીં. પથારી પડ્યો ને લાંબો થઈને હોઈ ગયો નથી, ભણે લ્યા ઘરે જીવતા પહોંચાડ્યા. હે તમે બધા ધંધાના બધે ગામ આખા દિવસ ફરતા હો, આપણું તો અહીંનું ટ્રાફિક કંટ્રોલ કેટલું સરસ. તમે જીવતા ઘરે પહોંચાય એ જ આભાર મોટો. આપણું તો અકસ્માત થાય છે એમ નહીં, જીવીએ છીએ એ જ મોટો અકસ્માત છે, એ જ મોટો અકસ્માત કે અહીંથી આટલી બધી આટલી બધામાંથી ગમે ત્યાંથી ગમે તે નીકળે. અરે કાંઈ ન હોય ને, આપણે હેલા જાય તો ઉપરથી કોઈ કચરાનો ટોપલો ના કે એમાં એટોડા હોય કાંઈ નહીં, આપણું તો ઘોલું પાકી જાય ને. આ તો લોકશાહી ભારત દેશ મહાન, ગમે ત્યાંથી 5મે માળે જ નાખે લ્યો. અરે ન કરે નારાયણ, કોકને છોકરું વધારાનું હોય તો એ ઉપરથી ફેંકી દેતા, અરે ફેંકી જ દે છે, નથી એને તો નાખી જ દેવું તું, ઓયલું તો જાય પણ જેના ઉપર પડે એને લેતું જાય. 5-7 કિલો નું આવે, રેવાય દે હાથ માં માળે થી કઈ. આ તો એવું છે, બધે કઈ નક્કી છે, વાહન વાળો રહી જાય, ટ્રાફિક કંટ્રોલ વાળો મરી જાય એવી આપણી દશા. નીકળો એટલે પલ્સર જેવી ગાડી લઈને નીકળો એટલે પોલીસ કે લાયસન્સ આખો રે અને બ્રેક કઈ નથી. લાયસન્સ ની કરસ બ્રેક નથી વયો જાતું, તોય આમાં મારે લાકડી કરતો રહ્યો, વચમાં ઘાલી દીધું, ઓલો ઘોડો થઈ ગયો, તોય ઓલો કાટલો પકડે, લાયસન્સ લાય. બ્રેક વગર ને લાયસન્સ વગર ગાડી હલાવો છો તો આમ બીજું થાય શું? થાય શું? તમારી જેમ જ ઘોડો થાય, બીજા શું થાય? આમ જ તમને કીધું તું નથી બ્રેક, અને કયો છો હલાવો શું થાય? આ જ થાય, જોયું નહીં? એટલે જીવતા પહોંચી જાય એ જ મોટી વાત. તો શારીરિક પીડા, પછી માનસિક પીડા, અને પછી આકસ્મિક પીડા ગમે ત્યાંથી આવે, જે આપણે જોયું ને, ગમે ત્યાંથી આની જેમ આવે, લ્યો ઘોડો કરી નાખે ગમે ત્યાં. હવે પેલો ગજેન્દ્ર મોક્ષમાં કથા છે ને ભાગવતની, કે ગજેન્દ્ર નાવા ને પાણી પીવાની તાળો સરોવરમાં પડ્યો નહીં, એમાં એને પેલા જુડે ઓક્ટોપસ એને પકડી લીધા. એટલે અકસ્માત જ આવ્યું ને, નાવા ધોવા નરવા ફરવા જ ગયો તો લ્યો, એમાં મોત આવી ગઈ. જબલ ગગ જબલ અપનો બરત્યો ને કસર્યો નહીં કામ. હાથીએ પોતાનું બળ અજમાયું તો સુરદાસજી કે એનું એક અંશ માત્ર પણ કામ ન થયું. ને કસર્યો નહીં કામ, નિર્બલ હુએ બલરામ પુકાર્યો તો આયે આધે નામ. સુનેરી મેને નિર્બલ કે બલરામ, હે ગોવિંદ હે ગોપાલ અબ તો જીવન હારે. તો અર્ધું નામ ઉચ્ચાર કરાય ન કરાય, ત્યાં તો ગરુડ માથે નીકળ્યા ત્યાં તો ગરુડની ગતિ ધીમી પડી, તે ગરુડને છોડી દીધો બોલો, અને ભગવાન પહોંચી ગયા અને હાથીને બચાવી લીધો. આકસ્મિક પીડા, એ ગોવિંદ હે ગોવિંદ, આ એક સેજી અહીં વાત કરી હતી, આપણે વાત કરી હતી ભાઈ ગોવિંદ નામનો મહિમા, આ ઉચ્ચારોમાં સેજી આવી રીતે ગોવિંદ મૂકે છે. એટલે ભગવાન કૃષ્ણનું નામ લ્યો, સ્વામિનારાયણ લ્યો, રામ નામ લ્યો, એ બધા અર્થો ગોવિંદના સૂચક જ છે. કહેવાનું એ છે કે ગોવિંદ શા માટે ભજગોવિંદમ ભજગોવિંદમ પણ મૂક્યું? હાથીને પણ પીડા આવી ત્યારે હે ગોવિંદ હે ગોમાલ અબ તો જીવન હારે, શા માટે સુરદાસજી ગોવિંદ શબ્દનો પ્રયોગ કરે છે? એ ભગવાનના ગુણનો પ્રકાશ કરે છે એ નામથી. પેલા ગો થોડુંક સમજી લે, થોડું બહુ જાજુ નહીં. ગોનો અર્થ શું થાય? ગો એટલે ઇન્દ્રિયો, ગો એટલે વાણી, યાદ રાખજો. આમાં જ અર્થ છે, બહુ જાજુ છે આ તો બધું, આ ભાષ્યો તો બહુ લાંબા થાય, આમાં જે ટૂંકું જે સમજવાનું છે એના ઉપરથી બધા જ ભગવાનના નામનો અર્થ સમજી લેવાનો. ગો એટલે ઇન્દ્રિયો, ગો એટલે વાણી, ગો એટલે ગાય, ગો એટલે પક્ષી, ગો એટલે પૃથ્વી, ગો એટલે સ્વર્ગ, ગો એટલે દિશાઓ, આવા ઘણા અર્થો થાય છે ગોના. અને વિંદ ગોવિંદ છે ને, તો વિંદ એટલે પામવું, વિંદતી એટલે લભતે, લભતે એટલે પામવું, સરસ મજાનો અર્થ. ગો એટલે ઇન્દ્રિયો, ગો એટલે વાણી, ગો એટલે પૃથ્વી, ગો એટલે સ્વર્ગ, ગો એટલે ગાય, ગો એટલે પક્ષી, ગો એટલે દિશાઓ, એમાં અર્થ છે. કે તમે વાણીથી પણ ભગવાનનો પુકાર કરો, મૌન રહીને ઇન્દ્રિયો અંતઃકરણમાં પુકાર કરો, તમે પશુના દેહમાં હોવાનો પુકાર કરો, તમે ધરતી કે પાતાળમાં રહીને પુકાર કરો, કે તમે સ્વર્ગમાં રહીને પુકાર કરો, ગમે ત્યાંથી ભગવાનનો પુકાર કરો, લિમ એને વિંદતી, તમારો પોકાર પૂગે છે, પહોંચે છે, પહોંચે છે, અને ભગવાનને પહોંચે. પુકારો તો એને પહોંચી જાય છે વાસ. તમે ગમે ત્યાંથી સાત પાતાળ તોડીને જો તમે મૌનમાં સાદ કરો કે પછી વાણીથી કરો, પણ તમારો પુકાર ભગવાનને પહોંચી જાય છે. એકવાર પુકારો એમ. દ્રૌપદીને આકસ્મિક આવ્યું અને જ્યારે દુશાસને એને વસ્ત્ર પકડ્યું અને એમાં હે કૃષ્ણ એટલું બોલ્યા, ભગવાન આવ્યા, વસન રૂપ ભય શ્યામ, ત્યાં તો વસ્ત્રનું રૂપ ભગવાન શ્રીકૃષ્ણે ધારણ કર્યું, 999 ચીર પૂર્યા, એ તમે જાણો છો ને કથા. હા, હવે એ દ્રૌપદીએ પુકાર કર્યો અને આવ્યા, ભગવાને પછી કીધું દ્રૌપદીને કે તે કૃષ્ણ બોલી હું આવી ગયો, 999 ચીર પૂર્યા, પણ મેં તને હજી ફળ દીધું અને રક્ષા કરી એ ખાલી અઢી અક્ષરમાંથી, કૃષ્ણ અઢી અક્ષર છે ને, એમાં અડધા અક્ષરનું જ મેં તને ફળ દીધું છે, હજી બે અક્ષરનું તારી પાસે મારી પાસે તારું લેણું છે, જરૂર પડે ત્યારે માગી લેજે. બોલો, અડધાનું જ તને હજી મેં ફળ દીધું છે, રક્ષણ થયું છે, બે અક્ષર જે છે ને એ પેન્ડિંગ જમા છે તારી પાસે. હા, પણ એ જમા કેમ થઈ ગયું સમજો, એના પર એક વાત કહું તમને. એ રહસ્ય છે, એ જાણવા જેવી છે. સ્વર્ગમાં ઇન્દ્ર મહારાજ અને બધા દેવતાઓ બેઠેલા, વાત સાંભળજો. હા, દબાદબ કચેરી હોય તો કેટલા દેવતાઓ ને તો બધી કેવી સભા, તમે આવા બેઠા છો તો આવા રૂડા લાગો છો, એ દેવતાઓ તો કેવા શોભતા છે. ઇન્દ્ર મહારાજ ને બધા અપ્સરાઓ નામ તેને બધા ગંધર્વનો તો બધા જાક જમાક ભરેલી સભા અને ઇન્દ્રની સભા. આહા, એમાં કોઈ એક દેવે પ્રસ્તાવ મૂક્યો, મહારાજા ધીરાજ સચિપતિ આપનો જય હો, મારી એક નાજુક સલાહ છે કે પૃથ્વી ઉપર પણ ઘણા અત્યારે એવોર્ડ ને સન્માન ને બધા અપાય છે, પદ્મભૂષણ ને ભારત રત્ન, જાત જાતના ભારતની અંદર સન્માનનો સિલસિલો ચાલે છે. હું હમણાં ગયો હતો તો હમણાં હું આટો મારીને આવ્યો તો ત્યાં બહુ જ બધું આવું ચાલે છે. તો મહારાજા, આપણે અહીંયા સ્વર્ગમાં એવું ના કરી શકાય, કોઈ એવી વ્યક્તિને આપણે રિવોર્ડ આપો, એવોર્ડ આપો, પસંદ કરીએ, એને પણ સંતોષ થાય, આપણને પણ એક જરા કે કામ કર્યાનો આનંદ આવે, જરા ચેન્જ થાય લાઈફમાં. એટલે ઇન્દ્રને ગમ્યું કે સારી વાત છે, કોઈ એવું હોય કાર્ય તો આપણે પણ એવોર્ડ આપવાની પદ્ધતિ અપનાવીએ તો સારી વાત છે, વાર્ષિક એવોર્ડ જાહેર કરીએ આપણે, એમાં કંઈ વાંધો નથી. સારું, કોને આપવો? તો કે બસ એમાંથી નક્કી થયું કે કોઈ સારામાં સારું સત્કાર્ય કર્યું હોય એને ભારતમાંથી લઈ આવો અને એને આપણે આ ઇન્દ્રસભામાં આપણે એમને એવોર્ડ આપીએ, અમુક પછી આપશું, ધનરાશિ આપશું, આ આપશું, અમુક લાઈફ ટાઈમ એચિવમેન્ટ આપશું, કંઈક આપશું એમ. એ બધું નક્કી થયું અને એ કામ સોંપવામાં આવ્યું નારદજીને કે તમે ભારતમાં જાઓ અને આમની જાહેરાત કરો અને પછી એમાંથી યોગ્ય વ્યક્તિને આપણે પસંદ કરશું અને આપણે એને એવોર્ડ આપશું. દેવતા તાળીઓના ગડગડાટથી પાટલીઓ થપથપાવીને વધાવ્યું. નારદજી આવ્યા છે અવકાશમાંથી, શ્રીમન નારાયણ નારાયણ નારાયણ નારાયણ નારાયણ નારાયણ કરતા નારદજી, અને નારદજીએ તો તરત બધાને જાહેરાત કરી કે પૃથ્વીજનના ભારતવાસીઓ નગરજનો બધા સાંભળજો કે સ્વર્ગમાં આ રીતનો નિર્ણય લેવાયો છે તો જેનું સત્કાર્ય શ્રેષ્ઠ જણાય છે અને મહારાજા ઇન્દ્ર પોતાને હાથે એવોર્ડ આપશે અને ઘણી બીજી બધી ભેટ સોગાદો બીજા દેવતાઓ આપે એ અલગ, અને આ તારીખ છે ને એ તારીખે એ પસંદગી કરવામાં આવશે અને એને ઇન્દ્રસભામાં લઈ જવામાં આવશે. ત્યાં તો ભાઈ સત્કર્મીઓ બધા તૈયાર થઈ ગયા, કછોટા વાળી વાળી, કોઈ તો નવા ડ્રેસ સીવડાવી લીધા, લાટાપાટા થઈને જોઈએ આમને તેમને જમાવટ કરી દઈએ, કોઈ જે સત્કાર્યો કરતા હતા ને કોઈ તપ કરતા હતા ને કોઈ ભજન કરતા હતા ને કોઈ વ્રત કરતા હતા ને યોગ સાધના કરતા હતા ને કોઈ બીજાને યોગનું પ્રશિક્ષણ આપતા હતા ને કોઈ ફ્રીમાં ટ્યુશન ક્લાસ આપતા હતા ને બધાને, કોઈ કૂતરાને બિસ્કિટ ખવડાવતા હતા ને બસ, કબૂતરોને કોઈ ચણ નાખતા હતા ને બધાને, એમ થઈ ગયું કે આપણું જ નામ હોય. કોઈ અપંગોને સહાય કરતા હતા ને કોઈ વિધવાઓને સહાય કરતા હતા ને કોઈ વિધવાનો સાચવતા હતા ને બધી જાતને બધા, હા બધાને એમ થઈ ગયું કે બસ આપણો તો નંબર હોય જ. તૈયાર થઈ ગયા બધા, છેલ્લી તારીખની રાહ જોવામાં આવી, સૌને મનમાં એમ મારા જેવું સત્કાર્ય કોઈનું નહીં, આપણને જ આમંત્રણ આવે અને આપણું સ્વર્ગમાં સન્માન થાય. ઘણે તો સત્કાર્યો વધારી પણ દીધા, એમાં ભાઈ છેલ્લી તારીખ ત્યારે ખૂબ ઇંતેજારી હોય, પણ એમાં કોઈને નારદજી ન લઈ ગયા અને એસટી બસનો ડ્રાઈવર ગૌભા કરી હતો એને નારદજી લઈ ગયા. લે બોલો, અને અહીંયા જે ધમાલ મચી છે, સાધુ સંતો ગિરનારના ગુફામાંથી નીકળ્યા, હો બધા જલાકર ભસ્મ કરી દો ઇન્દ્ર સંતો, કુંભ મેળામાં ભેળા થયા હોય એવા બધા આવ્યા, મેળા ડમરું વગાડવા, ચીપિયા મેળા પછાડવા, એસા તો નહીં ચલતા, હમ ક્યાં કમ હૈ, હમને ક્યાં સત્કર્મ નહીં કીએ, એક બસ કે ડ્રાઈવર કો લે જાતે હૈ તો તુમ ક્યાં સમજતે હો, ભીડિયા રમણ થઈ ગઈ. બહુ ધમાલ થઈ એટલે પછી નારદજીને પાછા મોકલે કે બધાને સમજાવી દો કે આને શા માટે પસંદ કરવામાં આવ્યો છે. એટલે નારદજી આવ્યા ત્યાં તો બધા સાધુ સંતો નારજીને બચવું ભારે થઈ ગયું કે મારો અહીંયા રામસાગર તોડી નાખશે આ બધા, અને આ તો વિફરેલી જાત. નારજી પણ પાકા ઉત્સાહ અવકાશમાં ઊભા ઉચાર્યા. ત્યાંથી કે જો સાંભળો આમાં એવું છે કે આ સત્કાર્ય જેનું શ્રેષ્ઠ હોય એનો સન્માન કરવાનું હતું ને, તો હા. તો ભજન કરવું એ શ્રેષ્ઠ સત્કર્મ કે નહીં, તો હા. ત્યાં બીજા કે હા પણ અમે કર્યું છે ને, અમે ભજન નથી કર્યું. આ ડ્રાઈવરી બસનો શું કરતો, 24 કલાક બસ હાંકતો, એને શું કર્યું, અમે કેટલું ભજન કર્યું છે, અમારું નામ આવવું જોઈએ, અમે અખંડ જોવો જપજપિયા રાખીએ છીએ, માળા ખૂટી ગઈ, દોરા તૂટી ગયા તો એટલે ઇલેક્ટ્રોનિક્સ લઈ આવ્યા છીએ, આમ જોવો તમે આમ. અને અમને તમે નહીં, એ પેલા ને ઓલા ને તમે માળા આપો, અમારી નજર સામે માળા ફેરવતા નથી આવડતું એને, અને તમે એને લઈ જાઓ એનો વિરોધ છે, ન આપો તો એવોર્ડ કોઈને ન આપો, પણ આપો તો એને શું કામ આપો જેને માળા ફેર. તમે ભજન કરવાની વાત કરો છો, નારદજી કે હું તમને હજી પૂછું છું, મેં ક્યાં કીધું એને ભજન કર્યું છે, ભજન કરવું શ્રેષ્ઠ સત્કર્મ, તો કહા એના કરતા શ્રેષ્ઠ એ છે કે કોણ માણસ કેટલા લોકોને મોટા પાયે ભજન કરાવે છે. હા, તો અમે કેટલા મંત્ર જપ કરાવ્યા, અમે કેટલી અખંડ ધૂનું કરાવી, કેટલા જપ, કેટલું આ સંખ્યા ગણો તમે, રોજ કેટલા લોકો, સેંકડો લોકો મંત્ર લેખન કરે છે, કેટલા લોકો અખંડ ધૂન કરે છે, અમે ખૂબ ભજન કરાવ્યું છે, કેટલા લોકોને કરાવ્યું, બહેનો ભાઈઓ નાના દીકરા માંડી દે, ઓહો એની ગણતરી ન થાય. નારાજી કે વાત બરાબર છે, કેટલું ભજન કર્યું એના કરતા કોણે કેટલાને કરાવ્યું એ મહત્વનું છે, પણ એનાથી મહત્વનું એ છે કે કોણે નાભીમાંથી ભજન કરાવ્યું છે. તો આ ગૌભા ડ્રાઈવરે એવી રીતે બસ ચલાવી છે, એમાં જે બેઠો એને નાભીમાંથી ભજન કરાવ્યું છે. એટલે એને સન્માન મળે છે. બેઠો એ કોઈ ઊંઘી નથી શક્યો, કાળી રાત હોય તો હે હરિ ઘનશ્યામ, જય સ્વામી નારાયણ, હે રામ, હે ઘનશ્યામ. આંખમાં આહુડ આવી જતા તમે મંત્ર લેખન કરાવ્યા છે, કોઈને આંખમાં આંસુ આવ્યા, અને આમ નાભીમાંથી પોકાર નીકળ્યો હે હરિ, તો કે ના એવું ને, આ ગૌભાઈ કરાવ્યું છે. વાત બની તો ના જ હોય, પણ એનો સાર મારે કહેવાનો એ છે કે એ 2.5 અક્ષર માંથી કૃનો અપાયું, બેનું બાકી એટલા માટે રહી ગયું કે નાભીમાંથી કૃષ્ણ બોલાણો હતો, એટલે નાભીમાંથી જયારે. અને એવી વિકટ પરિસ્થિતિ હોય, આમાં નાનજીભાઈ હળિયલની વાત કરી કે પેલા દીકરીની વાત કરી, એ આમ અટવાઈ ગયા હોય ને, પછી જે ભજન થાય અને જેમ બસમાં બેઠા હોય ને એક્સિડન્ટ થવાનો ખબર પડે, એ ભટકણ પડે ત્યારે જે સમજાય સમજાય. બાકી મંદિરમાં તો લોકો અમથા ઊભા જ હોય છે, ખરું નાભીમાંથી ભજન તો હોસ્પિટલમાં થાય છે, અને મોટામાં મોટી માનતા બધા દેવતા હોય અને એજન્ટો ત્યાં જ રાખ્યા છે. મંદિરમાં તો લોકો બેઠા હોય છે, બધા ભજન કરતા હોય છે, ઠાકોરજી જોઈએ રાખતા હોય છે, એ જોઈએ રાખતા હોય છે. ઘણા તમે દર્શનાર્થીઓ જોવો ને, આવે ને શું કે હા ભાગ બહુ સરસ છે, રૂમાલ બહુ સરસ છે, પાયજામા બહુ સરસ, જામા બહુ સરસ, ઠાકોર કેવો સરસ છે કોઈ જોતું નથી. એક માજી આવ્યા ને આમ આમ જોઈને કે આ હા હા, જન્માષ્ટમીનો ઓલો તહેવાર, એટલે વીજળી નાય ઝબક ઝબક થાય, એટલે માજી કે આ હા હા, શું મારા વાલાની શોભા, મારા વાલાની. બાજુમાં બેઠો થઈ કે આ વાલાની નથી, ઇલેક્ટ્રિક વાળાની છે, આ વાલો તો રોજ બેઠો હોય છે, તમે કા નથી કેતા હું મારા વાલાની શોભા, ઝબક મગક થવા માંડ્યું એટલે કયો મારા વાલાની શોભા. ના, સમજવાનું છે, ઠાકોરી તો રોજ છે, પણ આપણે નાભીમાંથી એવા ભાવથી દર્શન ક્યાં કરીએ છીએ, શોભા હોય એટલે બધા સિરીજો ગોઠ. સાચું દર્શન કરવા વાળાને ખોટું લગાડતા નહીં, ખાનગી એમ કહું છું, સાચું સાચું દર્શન કરવા વાળાને જેટલી ઝગમગાટ કરે ને એટલું એને દર્શનમાં અવરોધ થાય, એને એમ થાય કે આ બંધ ક્યારે કરે. સાચું દર્શન કરવા વાળાનું હોય ને એને થાય આ બધું બંધ કરે તો સારું, આમ આમ એટેન્શન થવામાં અવરોધ કરે છે, એને એ મૂર્તિની ભૂખ હોય, અને આપણે તો જેમ બધા ઝગામગા થાય એમ કે હવે બરાબર વાલો બહુ શોભે છે, જવા જ જોઈએ. હવે આ નકામું કોઈને ખોટું લાગી જાય, બાકી જેટલી શોભા છે ને એ સાચા દર્શન કરવા વાળા નડે, એ કે બંધ થાય તો સારું. આવી વાત છે. એટલે જે દર્શનનો આખો મર્મ જુદો છે, પણ જેમ સાચું કહેવા જેમ કડવા બહુ લાગો, એટલે કે બહુ બહુ બોલાય નહીં. આપણને થાય તો દર્શન કરવા, નહીં તો આંખ્યું મીચીને કરવા. એમાં કોઈ નાનો પાડે ત્યાં કઈ ઝગામગા થાય નહીં. હા, બસ નાભીમાંથી ભજન થાય, ભગવાનના નામનો પુકાર નીકળે. આકસ્મિક અને અકસ્માત આવો હોય અને આવી પડી હોય ને ત્યારે જ નાભીમાંથી થાય. બાકી તો નીમની માળા થાય એટલે કરવી પડે. કેટલી રહે? હજી 3 છે. ક્યારે પૂરી થાય? 11 થઈ ગયા, નહીં પૂરી થાય. કરી નાખવા દે ને સામે. બોલો, ગૌમુખી ક્યાંય પડી રહી? ક્યાંય પડી રહી? વળી પાછું લઈને, વળી પાછું ગોતે કેટલે પહોંચ્યા હતા એમ, વચ્ચે જગ્યા હોય ને તો ત્યાં પહોંચી ગયા હતા એમ. એટલે વળી ત્યાંથી શરૂ કરે, આગળથી ન કરે. આટલી તો ભાવના ઊંચી, વચ્ચે જગ્યા જોવે તેમ કે અહીંયા હતી આંગળી એમ, એટલે ત્યાંથી શરૂ કરે. એટલું ઓછું કાપવું ને ભાઈ ભાઈ. ગણતરીની ભજન હોય એમાં કાંઈ બહુ મેળ પડે નહીં, કરવું જ જોઈએ ગણતરીથી. પણ જે ભાવની વાત છે, ખરી માળા તો આંખના આંસુના મણકાથી થતી હોય છે, હાથના મણકાથી ન થાય. સાચી માળા આંસુના મણકા હોય છે, હાથના કે કાષ્ટના મણકા નથી હોતા. એટલે આકસ્મિક જ્યારે આવી પડે કોઈ પણ જાતનું હોય ત્યારે જે નાભીમાંથી પુકાર થાય, ગોવિંદ કૃષ્ણ માધવ સ્વામિનારાયણ રામ હે કૃષ્ણ હે વજરાંગી, અવાજ પહોંચી જાય. ભગવાનના નામનો પુકાર છે, મદદ થાય છે. મૂળીની પાસે નાનકડું ગામ, ખેડૂત પરિવાર. ઘણા વખતથી મનમાં એમ, અરે સ્વામિનારાયણ ભગવાનના ભક્ત આશ્રિત પરિવાર, મૂળીમાં સ્વામિનારાયણ ભગવાનનું બ્રહ્માનંદ સ્વામીનું રચેલું મંદિર, રાધાકૃષ્ણ દેવ બિરાજે, સ્વામિનારાયણ ભગવાન બિરાજે, બ્રહ્માનંદ સ્વામી તો શ્રીજી મહારાજના સખા. મૂળી જવું છે, ઠાકોરજીને થાળ કરાવવા છે, બધા સંતો ભક્તો એને ભોજન પ્રસાદ જમાડવો છે, રસોઈ આપવી છે. આપણે કમાણી કરીએ છીએ, ઠાકોરજીને બધા જમે, પણ અવસર મળે નહીં. કારણ કે આ ખેડૂતનું કામ છે ભાઈ, તમે જાણો છો કેટલું બધું આવી જાય, શેર ચૂકાઈ જાય, આમ થાય તેમ થાય, વ્યવહાર પરિવાર મોટો, કોઈ રીતે મેળ પડે નહીં જવાનું. પછી વિચાર થયો કે એકની ઉપર બીજી, બીજીની ઉપર મોસમમાં આમ આવે આવે, કપાણ આવે, મહેમાન આવે, વેવાય વહેલા ના આવે, તે હજો નીકળી જાય તો માથાકૂટનો પાર નથી, નીકળી જ ના શકે કોઈ રીતે. પછી એણે એમ કર્યું કે ભાઈ મારાથી તો નહીં નીકળાય. એટલે એના વૃદ્ધ બા હતા ને, એને કીધું કે બા, હા લ્યો આ 700 રૂપિયા, આ કોથળી બાંધી દો, રોકડા રૂપિયા આવતા ને તેથી, હા જૂના નિવાક છે, એ તમે લઈ જાઓ, ત્યાં સંતોને પહોંચાડશું, થાળ કરશે, રસોઈ કરે, બધા જમે, આ બધું અર્પણ કરી, દર્શન કરી અને ભાવથી જમાડી કરાવી, અને પછી તમે પાછા આવી આવજો, બળદગાડું તૈયાર કરી દઉં છું, એમાં પરાળ પાથરી દીધું, મારા ગાદલું નાખી દીધું, માજીને કીધું આ ગાડામાં તમારે જાવાનું છે, કોથળી લ્યો, સાચવીને 700 રૂપિયા મૂકો, આ લઈ લેજો, કોઠારે આપજો, એટલે બધું થઈ જાય છે, અને અમારા બધાને નામ દેજો, અમારા બધાને જે સામેદાન કહેજો. અને એમનો હાથી જૂનો, એને કીધું તું બળદગાડું લે, આપણે બપોર પછી નીકળવાનું છે, સાંજ પડતા તો મૂળી આઘું નથી, પહોંચી જવા છે, ભલે હાથી કે હું લઈ જઈશ, વાંધો. બપોર પછી બળદગાડામાં માજીને બેસાડ્યા, ઘરનો જૂનો હાથી, હાથી એટલે ખેતી કામ કરવા માટે કાયમી માણસ, લોંગ પીરિયડ માટે રાખ્યો, લાંબા સમય માટે એ કામ કરનારો માણસ, ખેતીનું કામ કરવા. બળદગાડામાં ધોંસરી ઉપર બેઠો, માજી અંદર બેઠા, 700 રૂપિયાની કોથળી બાજુમાં લીધી, ગાડું ધીમે ધીમે ચાલતું છે. હવે ગાડું ઉતાવળું હાલે તો તેથી સૂરજામાં એક વાંભવા હોય એટલે 2-3 ફૂટ હજી તો ખીચીથી દૂર હોય, ત્યાં મૂળી પહોંચી જવાય. પણ ભાઈ ગાડું કંઈ ઝડપથી હાલે જ નહીં. એક બે વાર માજીએ કીધું કે ભાઈ જરા ગાડું ઉતાવળું હાય, અમે ભાઈ માણસ, આ એકલું, આ વનવગડો, આપણે જલ્દી મૂળી પહોંચી જાય, પૈસાનો મામલો, આપણે જે પહોંચી જાય તો સારું ને. હા હા માજી, આમાં હું હાંકું છું, પણ થોડું મારે ધ્યાન રાખવું પડે. શું પણ ભાઈ, શું ધ્યાન રાખવાનું હોય? હા આ બળદ છે ને માજી, સવારથી બપોર સુધી એમનું કામ કર્યા, કોષ હાંક્યા, ખેબા ખેતી કર્યું, આ કર્યું, હવે વધારે કેટલા તોડાવવા, ધીમે ધીમે આપણે પહોંચી જઈશું, મૂડી ક્યાં છે. માજીને એમ કે સાચી વાત છે બિચારાની, કે બળદ બિચારા કોષ ખેંચીને હળ ખેંચીને બપોર સુધી એમને કામ કર્યું હોય, એ વળી ક્યાં દોડાવવા. સારું પણ તું થોડોક જરા જરા ઉતાવળ હાંક ને, એટલે આપણે પહોંચી જાય. હા હા હા હાંકું છું, હું મળો ઘડીક હાંકીને ધીમું પાડી. મૂળ એના મનમાં પાપ પેસી ગયેલું, માજી સાવ નિર્દોષ, એને કાંઈ ખબર નહીં ભાઈ. એમ કરતાં કરતાં તો ભાઈ અંધારું ઢળવા માંડ્યું થોડું થોડું, ઝાંખું સૂર્ય તો ક્ષિતિજમાં ડૂબીને છેલ્લા રામ રામ કરીને છેલ્લી એક કોર દેખાતી બંધ થઈ ગઈ, અને ધરતી પર આછું અંધારું ફરી વળ્યું. અને એણે જે ચારે બાજુ જોયું કે આખો સુનકાર રસ્તો છે, એટલે બળદગાડું ઊભું રાખ્યું. હજી એટલું બધું અંધારું નહીં, તેમ એટલું અજવાળું નહીં સૂરજનું. બળદગાડું ઊભું રાખ્યું, છલાંગ મારી નીચે ઉતર્યું, સારે નામે બોલાવતો હતો, આંખી વાંખી ફરી ગઈ. માજીને કે ડોસી, અરે હા હા, કોઈથી બા બોલાવ્યા વગર બોલે નહીં, બા કીધા વગર બોલાવે નહીં. ડોસી હા, 700 રૂપિયા દઈ દે. અરે ભાઈ, અમારું છે તારું છે ને તારું છે અમારું છે, આમ કાં કર, કાં એટલે બસ ફેંસલો છે, તમારો છેલ્લો દિવસ છે. અરે હા હા, તારે ન બોલાય, તું અમારો જૂનો, તારે શું કરવું છે. 700 રૂપિયા આવે તમે મને છાના માના દઈ દો, અને તમારે જેને સંભાળો ને સંભાળી લ્યો, હમણાં તમારું માથું ઉડાડી દેવાનું છે. હા હા હા હા ભાઈ, કાં આવો કાળો ગજબ કર. બસ ઘણા નામ કામ ધંધા કર્યા, ઘણા ખવડા ખેબા ખાધા, આ મારી મૂડી થઈ જાય, રહે નિરાયતે પછી રહું. હા તે ભાઈ, તારે જો રૂપિયા જ જોતા હોય તો મન મારી શું કામ નાખશ, મારવાનું શું કામ તું કરે છે, તારે રૂપિયા જોઈ છે ને, રૂપિયા તને હું છે ને તને 700 ને 1000 અપાવીશ, અમારે કાંઈ ગરીબાઈ તો નથી એવી ભાઈ, હું કહીશ ને તો તને 700 ને 1000 આપશે. અને હું કોઈને નહીં કહું કે આણે મારા ઉપર આવું કર્યું હતું, હું નહીં કહું. એમ એવું ઓટો હસ્યો હસ્યો ને ચીબરીઓ સામે કકળાટ કર્યો, તમે કોઈને નહીં કહો એમ. ડોસી, તમને ખબર તો હશે કે બૈરાની જાત છે, એના પેટમાં કોઈ દી વાત રે, બિલાડીના પેટમાં ખીર રે તો બૈરાના પેટમાં વાત રે. માજી આજ નહીં કાલ કાલ નહીં વર વરોતા 2 વર્ષે તમે તો બોલો ત્યારે મારા તો રાય રાયના ટુકડા થઈ જાય, માટે આજ તો ન રહેગા બાંસને ન બજેગી બાંસુરી, આજ તું નથી. લાવ રૂપિયા મારો જોટો. ડોસી કકડવા માંડી, ભાઈ રૂપિયાનો પ્રશ્ન નથી, મને મારી નાખ્યાનો પ્રશ્ન નથી ભાઈ. કેટલા વખતથી અમારો મનસુબો હતો, અમારે દેવને થાળ કરવા છે, ભગવાન સ્વામિનારાયણને જમાડવા છે, સાધુ સંતોને જમાડવા છે, હું દર્શન કર્યા વગર નહીં મરું, એને જમાડ્યા વગર મરો, એને વળતા મારી નાખજે, તને રૂપિયા જોતા જ રૂપિયા આપીશ. આ અવતરે અમે ક્યાં ગંગા જવાના છીએ, ક્યાં ગોદાવરી જવાના છીએ, અમારો જે તીર્થ ગણો એ અમારો શ્રીજી પ્રભુ ન્યા અમને ઠેર નહીં પોગવા દેતું, અમારો મનસુબો અધૂરો રાખી દઈ. કકડવા મળી જ એમ ડોસી ટીટોડી કકડે એમ, તો ઓલો તો અંદર રાક્ષસ થઈ ગયો હતો. રૂપિયોનો જોટો મારીને કોથળી લઈ લીધી. માજીને થઈ ગયું કે હવે આ મને નહીં મૂકે, અને સ્વામિનારાયણ સામે બીજું તો થાય નહીં, આંખમાં આંસુ આવી ગયા, નાભીમાંથી પુકાર થઈ જાય, હે મહારાજ, હે શ્રી હરિ, હે સામે. ડોસી તો આંખી મીચી ગયા. આને પહેલાં જૂના જમાના બળદગાડા ને એને નીચે ભંડક્યું હોય, ઓલા ગાડા નીચે 2 પૈડાની વચ્ચે, એ ખોલ્યું નહીં, એમાંથી તલવાર કાઢી એવી એને છુપાડીને મૂકી દીધેલી, વેત કરીને નીકળેલો. એ તલવાર કાઢી ડોસીમાં તો સમજી ગયા હવે આ કંઈ છોડવાનો નથી, રૂપિયા તો આંચકી લીધા છે અને માર્યા વગર મૂકવાનો નથી, એટલે ડોસીમાં તો બસ આંખમાં આંસુન, સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ કરે માજી, હા ગદગદ કંઠ ગીરા થઈ ગઈ, આંખમાં આંસુ ઓલાય, હાથમાં તલવાર લઈને મ્યાનમાંથી હાસ કાઢી આમ તલવાર ખેંચી. હવે તો મજબૂત માણસ, એ તલવાર ખેંચીને ખેંચીને જ્યાં કાઢવા ગયો, થયું શું ભાઈ, એ તલવારની મુઠી એના હાથમાં રહી ગઈ, અને ઉપરની તલવાર છે ને એ રિવેટમાંથી છટકી ગઈ, મુઠ રહી ખાલી હાથમાં, એટલા જોરથી ખેંચી તો મૂઠમાંથી તલવાર છૂટી પડી, ઉછળીને સામે 5-5, 6-6 ફૂટની મોટી થોરિયાની વાડ, એના થડમાં જઈને ખાણા કરતી તલવાર પછડાની પથરાવો આરે. અને આ એને લેવા માટે દોડ્યો. હવે બન્યું શું ભાઈ, એ જેવી તલવાર મૂઠમાંથી છટકી અને સામે પેલી વાડમાં પથરા ઉપર તલવાર પછડાણી, ત્યાં એક કાળોતરો કોબરા કિંગ સાપ ઘૂંચડું વળીને બેઠેલો, એની માથે તલવાર પડી. એ પડી આને પેલો શેષુદ કાળોતરો જાગ્યો. હવે એને તો તલવાર આવી એટલે રે ઓયલો ખૂંખાર, નો હાથ લાંબો સાપ, ત્રણ વળ લઈ ગયેલો દુશ્મનને પકડવા, અને એમાં દોડીને તલવાર લેવાઈ ગયો. અહીંયા એ જેવો હાથ નાખ્યો અને ઓલા જાણ્યું કે આવ્યો, અહીંયા ડંખ દીધો કાળો થાય, એવા જોરથી ડંખ માર્યો, ડંખ દીધા ભેળું તાળું ફાટી ગયું, હોય માડી કરી નેઠો પડી ગયો. ડોશીમાં તો એમ કે હમણાં વાર કરે, હમણાં માથું ગયું, હમણાં ગયું, સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ, કાં માથું કાપે નહીં, કાં સ્વામિનારાયણ. ત્યાં તો કોઈનો માથે હાથ પડ્યો પણ હાથમાં ક્રૂરતા નહોતી, વાલપ હતું. મીઠો માકારો આવ્યો, માં આંખ્યું ખોલો માં. અરે મને માકારો કરનારો તો કોણ છે? જ્યાં આંખ ખોલે ત્યાં ત્રણ છોગલા વાળો ઊભો છે. અરે મારી વાત લીએ, બોલ્યો ક્યાંય ગયો? એના મોતે ગયો, જો પીડ્યો. હ, અરે પ્રભુ તમે? હા માજી, આ રૂપિયા મૂકો બાજુ, હાલો લાવો રાશ મારી પાસે. અને સહજાનંદ પ્રભુ ગળદ ગાડો હાંકવા બેઠી. માજીને હજી ડુસકા માતા નથી, મહારાજ મેં તમારી પાસે બળદ ગાડા હાંકા. અરે માજી, આજ મને જેવો હરખ હોય એવો કોઈ દી ન હોય. દાદા ખાતેની જાન લઈને નીકળ્યો હતો ને, તે દી આવો અવસર આવ્યો હતો, અને આજ આ મને બીજો અવસર આવ્યો. હે તમે તમારા હમણાં, હવે એને લઈ જાઉં બળદ ગાડો છું. વાત વાતમાં તો મૂળીનું પાદર આવી ગયું. મહારાજે વેલુડું ઊભું રાખ્યું. માજીને કીધું, લ્યો માજી આ મારી સરહદ આવી ગઈ, આ લ્યો આ રાજ, હવે તમે બેસી જાઓ. અંધારું વળી ગયું છે, એ કંઈ કોઈને ખબર નહીં પડે, બૈરા હાંકે છે કે જણ હાંકે છે. લ્યો ધીમે ધીમે તમે જાઓ, મૂળી મંદિર તો તમે જોયું છે, ત્યાં જઈને જાજો, માંડીને વાત કરજો, અને ત્યાં તમે તમારા નિરાયતે થાળ રસોઈ આપજો. હું પ્રેમથી તમારો આપેલો જે છે ને જમી લઈશ. હા, અને વળતા જાઓ ત્યારે તમારા છોકરાઓને મારા જાજાથી જય સ્વામિનારાયણ કહેજો. અને સહજાનંદ ગુરુ અવકાશમાં દ્રશ્ય થઈ ગયા. કપરા વેળામાં જ્યારે પુકાર કરે છે ત્યારે ભગવાન સાંભળે છે અને આવી જાય છે ભાઈ. એટલે આકસ્મિક પીડાઓ ને બીજા સાધન કાંઈ કામ આવે નહીં, એટલે ટેવ પાડવાનું કીધું છે. છીંક આવે, બગાસું આવે, પડખું ફરીએ, ઠેસ વાગે, પડી જાય, કોઈ ધક્કો મારે, કાંઈ થાય તો સ્વામિનારાયણ આવી ટેવ પાડવા. આ તો કોઈ ધક્કો વાગે કોણ છે ની જાતનો, બે ત્રણ તો ચોપડી દે, હું તો જાતનો બોલું છું, ઓલો તો આવડી દઈ દે. હે કાઠી દરબારો મહારાજ વખતે બધા એ વખતે જમાનાના કાઠી દરબાર કાંઈ પણ થાય ને તો તરત ગધેડી નો જ બોલે, ગધેડું તો જીહવા જ રહે એમ. વાત વાતમાં સરસ મજાનું ભેંસનું દૂધ એને પીરસ્યું હોય, કેમ હળી ઊભી રાખો તો હળી ઊભી રહી જાય, એવું ભેંસનું દૂધ એને પીરસ્યું હોય તાંસળીમાં, પેલા કાંસાઈ તાંસળી આવતી નહીં, અને આમ પીએ પણ એને સાકર વગર ગળ્યું હોય એવું હોય, અને તમે ભેંસનું દૂધ પીતો હોય કાઠી દરબાર, અને એને પૂછો દૂધ કેવું, અરે દૂધ ગધનું છે ને કાંઈ, એટલે ગધનું દૂધ પીવે છે ભેંસનું, અને કહે છે દૂધ ગધેડીનું છે. આવું એને જીવ જીવાગરે હોય ગધનો, બજારમાં આવેલા જતા હતા, એમાં ઠોહો વાગ્યો, એટલે ગધનો એમ કેવા જતા હતા, ત્યાં ફરીને જોઈને ગધેડો જ હતો. એટલે કાઠી કે હોય ધડે ના કાંઈ ભણવો છે, ભણવો તો એ જ છે કે. એટલે વાત વાતમાં ગાળ બોલવાની ટેવ છે, પણ વાત વાતમાં સ્વામિનારાયણ સ્વામિનારાયણ કરવાની ટેવ છે. એ ટેવ પડી જાય તો કામ થઈ જાય. જાણે અજાણે મહારાજ વચનામૃતમાં કીધું છે કે જો સ્વામિનારાયણ નામ બોલે એમાં અંત વેળા આવે ને જો કોઈ સ્વામિનારાયણ બોલી જાય તો બ્રહ્મ મહોલમાં પાપી જીવનો નિવાસ થાય છે, તો જે પ્રેમે ભજે એનો કેમ નિવાસ ન થાય. સ્વામિનારાયણ સ્વામિનારાયણ ભજન કરે તો શારીરિક માનસિક આકસ્મિક અને કૌટુંબિક પીડા. ઘર સંસાર લઈને બેઠા છો, કુટુંબમાં ગમે ત્યાં બધી તકલીફો આવે જ છે,